શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંદ બીજો અધ્યાય. ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળ લીલાઓનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, જ્યારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવને આ રીતે પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણ સંબંધી વાતો પૂછી, ત્યારે ઉદ્ધવજીને પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું અને હૃદય ભરાય આવવાને કારણે તેઓ કશો જ ઉત્તર આપી શક્યા નહીં. જ્યારે પોતે 5 વર્ષના હતા ત્યારે બાળકોની જેમ રમતમાં જ શ્રીકૃષ્ણની મૂર્તિ બનાવીને તેની સેવા પૂજામાં એવા તલ્લીન થઈ જતા હતા કે શિરામણ માટે માતા બોલાવે તો પણ તેને છોડીને જવા ઈચ્છતા ન હતા. અત્યારે તો દીર્ઘકાળથી તેમની સેવામાં રહેતા રહેતા તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા, તેથી વિદુરજીના પૂછવાથી તેમને પોતાના પ્રિય પ્રભુના ચરણ કમળોનું સ્મરણ થઈ આવ્યું. તેમનું ચિત્ત વિરહથી વ્યાકુળ બની ગયું. પછી તેઓ કેવી રીતે ઉત્તર આપી શકે? ઉદ્ધવજી શ્રીકૃષ્ણના ચરણ કમળની મકરંદ સુધાથી તરબોળ થઈ 2 ઘડી સુધી તો કંઈ પણ બોલી શક્યા નહીં. તીવ્ર ભક્તિયોગથી તેમાં ડૂબીને તેઓ આનંદમગ્ન થઈ ગયા. તેમના આખાય શરીરમાં રોમાંચ થઈ આવ્યો. આંખો બંધ થઈ ગઈ. આંખોમાંથી પ્રેમ અશ્રુ વહેવા લાગ્યા. ઉદ્ધવજીને આ રીતે પ્રેમ પ્રવાહમાં ડૂબેલા જોઈને વિદુરજીએ તેમને કૃતકૃત્ય માન્યા. થોડા સમય પછી ઉદ્ધવજી ભગવાનના પ્રેમધામમાંથી ઉતરીને ફરી ધીરે ધીરે પાછા આવ્યા. ભગવાનની લીલાઓનું સ્મરણ થઈ આવતા તેમને વિસ્મય થયું કે હું ભગવાનના ધામમાંથી અહીં ક્યાં આવી ગયો. આંખો લૂછીને તે કહેવા લાગ્યા. ઉદ્ધવજી બોલ્યા, વિદુરજી, શ્રીકૃષ્ણ રૂપી સૂર્યના અસ્ત થવાથી અમારા ઘરોને કાળરૂપી અજગર ગળી ગયો છે. તે શ્રીહીન થઈ ગયા છે. હવે હું તેમના શા કુશળ સ્વયં કહી સંભળાવું. આ મનુષ્યલોક ઘણો જ અભાગ્યો છે. એમાં પણ યાદવો તો અત્યંત ભાગ્યહીણા છે કે જેમણે નિરંતર શ્રીકૃષ્ણ સાથે રહેવા છતાંય તેમને ઓળખ્યા નહીં. જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવા છતાં માછલીઓ તેમને ઓળખી શકી ન હતી, સંકેતને પારખનારા બુદ્ધિમાન યાદવો ભગવાનની સાથે રહેતા હતા અને ભગવાનના ભક્ત હતા અને શ્રીકૃષ્ણને તેમના પ્રમુખ અને સર્વભૂતોમાં નિવાસ કરનારા પરમાત્મા માનતા હતા. અસતના ઉપાસક અને માયાથી મોહિત થયેલા શિશુપાલ જેવા રાજાઓ દ્વારા શ્રીકૃષ્ણની વિરુદ્ધમાં કહેવાયેલા નિંદાસૂચક વચનો સાંભળીને ભગવત પરાયણ યાદવો ભ્રમમાં પડતા ન હતા. જેમણે ક્યારેય તપ કર્યું નથી તેવા લોકોને પણ આટલા દિવસો સુધી દર્શન આપીને હવે તેમની દર્શન લાલસાને તૃપ્ત કર્યા વિના જ તે ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો ત્રિભુવન મોહન શ્રી વિગ્રહ દેખાડીને અંતર્ધાન થઈ ગયા છે અને એમ કરીને તેમણે જાણે તેમના નેત્ર જ છીનવી લીધા છે. ભગવાને પોતાની યોગમાયાનો પ્રભાવ દેખાડવા માટે માનવલીલા અનુરૂપ જે દિવ્ય શ્રી વિગ્રહ દેહ પ્રગટ કર્યો હતો તે એટલો સુંદર હતો કે તેને જોઈને સઘળું જગત તો મોહિત થઈ જ જતું હતું. તેઓ પોતે પણ ચકિત થઈ જતા હતા. સૌભાગ્ય અને સૌંદર્યની પરાકાષ્ઠા હતી તે રૂપમાં. તેનાથી આભૂષણો અંગો પરના ઘરેણા પણ વિભૂષિત થઈ જતા હતા. ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પ્રસંગે જ્યારે ભગવાનના આ નયનાભિરામ રૂપ પર લોકોની દ્રષ્ટિ પડી ત્યારે ત્રિલોકીએ એમ જ માન્યું હતું કે માનવ સૃષ્ટિની રચના બાબતે વિધાતાની જેટલી ચતુરાઈ છે તે બધી આ જ રૂપ નિર્માણમાં પૂરી થઈ ગઈ છે. તેમના પ્રેમપૂર્ણ હાસ્ય વિનોદથી અને લીલામય દ્રષ્ટિથી સન્માનિત થતા વ્રજબાળાઓની આંખો તેમના જ પ્રત્યે ચોંટી જતી હતી અને તેમના ચિત્ત પણ એવા તલ્લીન થઈ જતા હતા કે તેમના ઘરના કામકાજ છૂટી જતા હતા. ચરાચર જગત અને પ્રકૃતિના સ્વામી ભગવાને જ્યારે પોતાના શાંતરૂપ મહાત્માઓને પોતાના જ ઘોરરૂપ અસુરોથી સતાવતા જોયા ત્યારે તેઓ કરુણાભાવથી દ્રવી ઉઠ્યા અને અજન્મ હોવા છતાં પણ પોતાના અંશ બળરામજી સહિત કાષ્ટમાં અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. અજન્મ હોવા છતાં પણ વસુદેવજીને ત્યાં જન્મ લેવાની લીલા કરવી, સૌને અભય આપનારા હોવા છતાં પણ જાણે કંસના ભયથી વ્રજમાં જઈ સતાવું અને અત્યંત પરાક્રમી હોવા છતાં પણ કાળ યવન સામેથી મથુરા નગરી છોડીને ભાગી જવું. ભગવાનની આ કેવી અદ્ભુત લીલાઓ છે! જ્યારે હું તેમની લીલાઓને યાદ કરું છું ત્યારે તે મને બેચેન કરી મૂકે છે. તેમણે દેવકી વસુદેવના ચરણોને વંદન કરીને જેમ કહ્યું હતું કે પિતાજી, માતાજી, કંસનો ભારે ભય રહેવાના કારણે મારાથી તમારી કોઈ સેવા થઈ શકી નહીં. તમે મારો અપરાધ ધ્યાનમાં ન લેતા મારા પર પ્રસન્ન થાઓ. શ્રી કૃષ્ણની આ વાતો જ્યારે યાદ આવે છે ત્યારે આજે પણ મારા ચિત્તને ધમરોળી મૂકે છે. જેમણે કાળરૂપ પોતાના ભ્રુકુટી વિલાસથી જ પૃથ્વીનો સઘળો ભાર ઉતારી લીધો હતો, તે શ્રીકૃષ્ણના પાદ પદ્મ પરાગનું સેવન કરનારો એવો કયો મનુષ્ય હોય જે તેને ભૂલી શકે? તમે બધાએ રાજસૂય યજ્ઞ પ્રસંગે પ્રત્યક્ષ જ જોયું હતું કે શ્રીકૃષ્ણ સાથે દ્વેષ કરનારા શિશુપાલને એવી સિદ્ધિ મળી ગઈ કે જેના પામવા મોટા મોટા યોગીઓ સમ્યકપણે યોગ સાધના કરીને સ્પૃહા કરતા રહે છે. તેમનો વિરહ ભલા કોણ સહી શકે? મહાભારતના યુદ્ધમાં શિશુપાલની જેમ જે બીજા યોદ્ધાઓએ પોતાની આંખોથી ભગવાન શ્રીકૃષ્ણના નયનાભિરામ મુખ કમળ મકરંદનું પાન કરતા કરતા અર્જુનના બાણોથી વિંધાઈને પ્રાણ ત્યાગ કર્યો, તમામ ભગવાનના પરમધામને પામ્યા. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ ત્રણેય લોકના અધીશ્વર છે, તેમના જેવું પણ કોઈ જ નથી. તો તેમનાથી ચડિયાતું તો કોણ જ હોય જ કોણ? તેઓ પોતાના સ્વયં સિદ્ધ ઐશ્વર્યથી જ હંમેશ પૂર્ણ કામ છે. ઇન્દ્ર વગેરે અસંખ્ય લોકપાલો અનેક પ્રકારની ભેટો લાવી લાવીને પોતપોતાના મુગટોના અગ્રભાગથી તેમના ચરણકમળ મૂકવાની પીઠિકાને પ્રણામ કરતા રહે છે. વિદુરજી, એ જ ભગવાન શ્રીકૃષ્ણ રાજસિંહાસન પર બેઠેલા ઉગ્રસેન સ્વામે સ્વયં ઊભા રહીને નિવેદન કરતા હતા કે હે દેવ, અમારી વિનંતી સાંભળો. એક સેવક રાજાને નિવેદન કરતો હોય તેવી સ્વયં ત્રિલોકીનાથ હોવા છતાં ઉગ્રસેન સામે આવી સેવક જેવી કિંકર જેવી નમ્ર વાત કરતા તેનું સ્મરણ થતાં મારા મનમાં ઉથલ પાથલ મચી જાય છે. પાપીણી પૂતનાએ પોતાના થાનો પર હળાહળ વિષ લગાડીને શ્રી કૃષ્ણને મારી નાખવાની દાનતથી તેમને સ્તનપાન કરાવ્યું હતું. તેને પણ ભગવાને પરમ ગતિ આપી કે જે ધાઈને મળવી જોઈએ એવા ભગવાન શ્રીકૃષ્ણના સિવાય અન્ય કોણ કૃપાળુ છે કે જેનું શરણ લઈએ? હું અસુરોને પણ ભગવાનના ભક્તો માનું છું. હું અસુરોને પણ ભગવાનના ભક્તો જ માનું છું, કારણ કે વેરભાવજન્ય ક્રોધને કારણે તેમનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણમાં જ લીન રહેતું હતું. તેમને રણભૂમિમાં સુદર્શન ચક્રધારી ભગવાનને ખભે ચડાવીને વેગે ઉડતા ગરુડજીના દર્શન થયા કરતા હતા. બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને તેને સુખી કરવા માટે કંસના કારાગૃહમાં વસુદેવ દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો હતો. તે સમયે તેમને પિતા વસુદેવજીએ કંસના ભયને લીધે વ્રજમાં નંદબાબાને ત્યાં પહોંચાડી દીધા હતા. ત્યાં તેઓ બળરામજીની સાથે 11 વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેમનો પ્રભાવ વ્રજની બહાર કોઈના પર પ્રગટ થયો નહીં. જેના હરિયા ભર્યા વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ટોળે ટોળા વસે છે તેવા યમુનાના ઉપવનમાં ભગવાન શ્રી કૃષ્ણે ગાય વાછરડા ચરાવતા ગોપબાળોની ટોળી સાથે વિહાર કર્યો હતો. તેમની એવી મનોહર લીલાઓ થતી હતી કે જે વ્રજવાસીઓ માટે દર્શનીય બની રહેતી, જેવી કે તેઓ ક્યારેક રોવા લાગતા, ક્યારેક હસી ઉઠતા, તો ક્યારેક સિંહ બાળની જેમ મુગ્ધ નજરે જોયા કરતા. તેઓ મોટા થયા ત્યારે પોતાનું શોભાનું મૂર્તિ સમૂહ ગોધન સાક્ષાત લક્ષ્મી જેવી ગાયો અને આકર્ષક શ્વેત વાછડાઓને ચરાવતા રહીને પોતાના સાથી ગુવાળીઓને વાંસળી વગાડી વગાડીને રીઝવવા લાગ્યા. તે દરમિયાન જ્યારે કંસે તેમને મારવા માટે કામરૂપી ઘણા બધા માયાવી રાક્ષસો મોકલ્યા, ત્યારે ભગવાને તેમને રમત રમતમાં સહેલાઈથી મારી નાખ્યા. બાળક રમકડાને તોડી ફોડી નાખે છે તેમ કાલીએ નાગનું દમન કરીને વિષ ભળેલું પાણી પીવાથી મરેલા ગોપ બાળો અને ગાયોને જીવતા કરીને તેમને કાલીય નાગ વિનાનું શુદ્ધ પાણી પીવાની સુવિધા કરી આપી. ભગવાન શ્રી કૃષ્ણે વૃદ્ધિ પામેલા ધનનો સદવ્યય કરવાની ઈચ્છાથી નંદબાબા પાસે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા ગોવર્ધન પૂજા રૂપે ગોયજ્ઞ કરાવ્યો. હે ભદ્ર, એનાથી પોતાનો માનભંગ થવાને કારણે ઇન્દ્ર જ્યારે ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવા માટે મૂસળધાર વરસાદ વરસાવવાનો આરંભ કર્યો, ત્યારે કરુણાધીન ભગવાને રમત રમતમાં છત્રીની જેમ ગોવર્ધન પર્વતને ઉચકી લીધો અને અત્યંત ગભરાયેલા વ્રજવાસીઓનું અને તેમના પશુઓનું રક્ષણ કર્યું. સંધ્યા વેળાએ જ્યારે આખાએ વૃંદાવનમાં શરદના ચંદ્રમાની ચાંદની છવાઈ જતી ત્યારે શ્રી કૃષ્ણ તે ચંદ્રમાનું સન્માન કરતા કરતા મધુર ગાન કરતા હતા અને ગોપ મંડળીની શોભા વધારતા તેમની સાથે રાસ લીલા કરતા હતા. ત્રીજા સ્કંદ અંતર્ગત વિદુર ઉદ્ધવ સંવાદમાંનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જય.